શ્રીકૃષ્ણં પુરુષોત્તમં વૃષસુતં વર્ણીન્દ્રમીશેશ્વરં તુંગે પીઠવરે સ્થિતં સુખકરં સદભક્તવૃંદાર્ચિતં કારુણ્યામૃતસાગરં મુનિવરે સંસેવિતાંઘ્રિદ્વયં સ્મેરાસ્યં સીતસૂક્ષ્મવાસસમહં ધ્યાયામિ ધર્મ પ્રિયં હોમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ અનંત કોટિ બ્રહ્માંડના આધાર આપણા ઈષ્ટદેવ આપણા કલ્યાણના કરતલ સર્વોપરી ભગવાન શ્રી સ્વામિનારાયણ હિન્દુ સંસ્કૃતિ અને સંસ્કારોના રક્ષણ કાજે જેમણે સમાજને ગુરુકુલ રૂપી ભેટ પ્રદાન કરી એવા પૂજ્યપાદ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ આજે ગુરુકુલના માધ્યમથી હજારો અને લાખો વિદ્યાર્થીઓને આદર્શ નાગરિક બનાવી ઉત્તમ કોટિના ભક્તની સ્થિતિ સુધી પહોંચાડનાર પૂજ્યપાદ ગુરુ મહારાજ તથા ગુરુકુલ પરિવારના સર્વે પૂજનીય વંદનીય સંતો તથા આ ધનુર્માસની કથા શ્રવણ કરી રહેલા સર્વે ભાવિક ભક્તજનોને ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ. ગત કથામાં આપણે પુનર્જન્મના સિદ્ધાંત ઉપર ચર્ચા કરી હતી. આપણે બે વાતનો દ્રઢ નિશ્ચય કર્યો હતો. એક, હું કોણ છું, અને બીજું, હું ક્યાંથી છું. આખી કથાના સારાંશ રૂપ જો કોઈ એક વાક્ય હોય તો એ કે આપણે અનંત કોટી અનંત કાળથી લખ ચોરાશીમાં જુદા જુદા જુદા દેહમાંથી ભટકતા ભટકતા આજે આ શરીરમાં આવીને બેઠેલા એક આત્મા જીવાત્મા છીએ. આજે એનાથી એક સ્ટેપ આગળ આપણે જવું છે. આ જીવાત્મા શરીર ઉપર બેઠો છે તો આ જીવાત્માની પાસે શું છે? વોટ આઈ હેવ, મારી પાસે શું છે? કારણ કે ઘણી વખત આપણે અને આપણી પાસે રહેલી વસ્તુ એ બંને એકબીજાને ડિપેન્ડેડ હોઈએ છીએ. કોઈ વ્યક્તિ પાસે સરસ મજાની BMW કે ઓડી કાર છે અને કોઈની પાસે ફંટી છે. કોઈની પાસે સરસ મજાનું હીરો કે શાઇનનું બાઇક છે અને કોઈની પાસે લ્યુના છે. ફેર પડે ને, ઘણો બધો ફેર પડી જાય એની ગતિમાં, એના પહોંચવાના સમયમાં, ઘણો બધો ફેર પડી જાય. એટલે આપણે આત્મા છીએ તો આપણી પાસે શું છે એની પણ આપણને જાણ ઓળખાણ હોવી જોઈએ. તો આપણી પાસે સૌથી અમૂલ્યમાં અમૂલ્ય, કિંમતીમાં કિંમતી જો કોઈ એકમાત્ર વસ્તુ હોય તો એ શું છે? હેલો, આપણું આ માનવ શરીર. શું છે? આપણું આ માનવ શરીર. કારણ કે આ માનવ શરીર વડે જ આપણે ભગવાનને પામી શકીએ છીએ. આ માનવ શરીર વડે જ આપણે તમામ ક્રિયાઓ કરી શકીએ છીએ. આ માનવ શરીરથી જ આપણે આપણું અસ્તિત્વ આજે જાળવી શક્યા છીએ. આજે આપણે માનવ શરીર એની ઓળખાણ, એની ચર્ચા કરવાની છે. પણ જ્યાં સુધી એની ઓળખાણ ન થાય, આમ તો કોઈ પણ વસ્તુની જ્યાં સુધી ઓળખાણ ન થાય ત્યાં સુધી એનો સાચો લાભ કે ઉપયોગ આપણે કરી શકતા નથી. એટલે એની સાચી ઓળખાણ થવી એટલી જ અગત્યની, એટલી જ જરૂરી છે. એક સરસ મજાની વાર્તા છે. એક હતો ભરવાડ. એક વખત એ ગાયો ચરાવવા માટે સીમમાં ગયો હતો. બરોબર એ બકરા ચરાવતા ચરાવતા રસ્તામાં એક એને કાચનો ટુકડો નજરે ચડ્યો. એટલે થયું કે આ શું છે? કોઈ જોયું ન હોય, પહેલી વાર જોવા મળે, એટલે તરત એમ થયું કે આ શું હશે. નજીક જઈ અને કાચનો ટુકડો હાથમાં લઈ અને એને જોયો, એને બહુ સરસ લાગ્યો કે વાહ, આવો સરસ ચમકે છે અને એમાં વળી પાછું કાણું છે, વાહ બહુ સરસ. એટલે એણે કાચનો ટુકડો લઈ અને એમાં પોતાની પાસે દોરી હશે, એ દોરી લઈ પોરવી અને પોતાની સૌથી વાલી એક કાટોડી બકરી હતી એના ગળામાં પહેરાવી દીધો. પછી તો જ્યાં જાય ત્યારે એ બકરીની ભેળી જ રાખે. પોતાની વાલી બકરી હતી ને એના ગળામાં આવું સરસ. એમાં એક દિવસ એક ઝવેરી ત્યાંથી પસાર થયો અને એના બકરા ચરતા હતા ને એમાં નજર પડી આ એક બકરી ઉપર. એમાં નજર પડી એના ગળામાં રહેલા એ કાચના ટુકડા ઉપર. એ ઝવેરીએ નજીક જઈને જોયું તો એને થયું કે આ કોઈ મામૂલી પથ્થર નથી, પણ આ ભરવાડને કંઈ ખબર નથી. એને થયું કે આ પથ્થર આપણે લઈ લેવો છે, આની કિંમત બહુ હશે. પણ હવે સીધે સીધું કહે તો હવે ભરવાડ કેમ આપે? એટલે એણે યુક્તિ કરી. એની પાસે જઈને કીધું કે ભાઈ, મારે બકરી ખરીદવી હોય તો? હા હા, બકરી આ બધામાંથી કોઈ પણ બકરી તમે ખરીદી શકો છો, એના માટે જ હું અહીંયા ફરું છું. તો મારે આ બકરી ખરીદવી છે. નહીં હો, આ બકરી નહીં, આ તો મારી કાટોડી છે, એ નહીં મળે. બીજી તમારે જે જોઈએ તે ખરીદી લો. નહીં નહીં, મારે તો આ જ બકરી ખરીદવી છે, મને આ બહુ ગમી ગઈ છે, આપશો? જો એક શરત, આ બધી બકરીની કિંમત 3 રૂપિયા છે, પણ આ કાટોડી જોતી હોય તો 10 રૂપિયામાં મળશે. બોલો, કાંઈ વાંધો નહીં, 10 રૂપિયા આપવા તૈયાર છું, પણ તમે મને આપો. સારું, મારી બહુ વાલી છે, છૂટી પડે છે, મને દુઃખ તો થાય છે, પણ લઈ જાઓ. એમ કહી અને પેલું ગળામાં બાંધ્યું હતું ને છોડવા માંડ્યો. એટલે કે એલા ભાઈ, કે રેવા દો રેવા, એ નહીં છોડતા. મનમાં કે એના માટે તું આ બકરી ખરીદું છું ને, એ તમે છોડી લો ક્યાં જાય. એટલે કીધું કે એ રેવા દો. ના ભાઈ, જો એ મારું, મને બહુ ગમે છે પથ્થર, હવે મારી બીજી વાલી બકરી છે ને એના હું ગળે બાંધીશ, એટલે એ તો મારે જોઈએ છે. તમારે બકરી જોઈએ છે ને, બકરી લઈ જાઓ. ના ના, એ પથ્થર જોઈએ છે પોતે, એ પણ મને બહુ ગમે છે. ચાલો તને બીજા 10 રૂપિયા આપું બસ. હવે તો વાંધો નહીં, તો લઈ જાઓ, જાઓ. એમ કરી અને બકરી લઈને પેલા ઝવેરી એ નીકળી ગયા. રસ્તામાં જઈ અને પેલો પથ્થર, પેલું દોરડું છોડી ગળામાંથી બકરીને છૂટી કરી દીધી. બકરી તેને કંઈ જોતી નહોતી, એને જોતો હતો પેલો રત્ન. લઈ અને સીધો જ ગામના મોટા ઝવેરી પાસે આવ્યો. ઝવેરી પાસે જઈને થડા ઉપર મૂક્યું અને કહ્યું કે લ્યો, આનો કરો મૂલ, મારે આ વેચવું છે. ઝવેરીએ નજરથી જોયું એટલે કહ્યું, આ કોઈ મામૂલી પથ્થર તો નથી, એટલે ઓછામાં ઓછા 100 રૂપિયા તો થાય. કાંઈ વાંધો નહીં, ₹100માં આપ્યો તમને, લાવો 100 રૂપિયા. 10માં મળ્યું હોય ને 100માં આપતું હોય કોઈ, ક્યાં વાંધો છે? લઈ લીધું 100માં. હવે પછી આ ઝવેરીને થયું કે આ કોઈ પથ્થર સામાન્ય તો નથી, એટલે આનાથી મોટા શહેરમાં ત્યાં ગયો. ત્યાં ઝવેરી હતા એના થડા ઉપર મૂકીને કીધું કે આનો કરો મૂલ. મૂલ કર્યું કે 1000 રૂપિયા થાય, કે લાવો 1000 રૂપિયા. એ ઝવેરીને થયું કે આ કોઈ સામાન્ય હતી, એ નગરમાં જ પહોંચ્યો. નગરમાં જઈ અને ત્યાં મોટા ઝવેરી પાસે જઈને થડા ઉપર પથ્થર મૂક્યો અને કહ્યું કે કરો મૂલ. અને એણે મૂલ આયકું એ કે આનું મૂલ તો 10000 રૂપિયા થાય, એ સમયમાં 10000 રૂપિયા. એટલે કે લાવો કાંઈ વાંધો નહીં, 1000માંથી 10000 લઈને ચાલતો થયો. વળી આ ઝવેરીને થયું કે આ કોઈ સામાન્ય નથી, એ મહાનગરમાં ગયો. ત્યાં જઈ અને મોટા ઝવેરી હતા એના થડા ઉપર દુકાન ઉપર જઈ અને મૂક્યો પથ્થર અને કહ્યું કે આ વેચવો છે, કરો આનું મૂલ. એટલે પેલા ઝવેરીએ જોયું નજરથી, એટલે થયું કે આ 1 લાખ તો આવે, કાંઈ વાંધો નહીં, 10000માંથી 1 લાખ. 1 લાખમાં એ પથ્થર એણે ત્યાં વેચ્યો. હવે આ ઝવેરીને થયું કે આ કોઈ મામૂલી પથ્થર તો નથી, ઓળખાતો નથી, પણ કંઈક નવીન છે. એટલે એણે એક બહુ મોટા શ્રીમંત અને ઝવેરી હતા એમની પાસે જઈ અને આ પથ્થર વેચવાનું નક્કી કર્યું. એમને પાસે જઈ અને કહ્યું, બરોબર એ વખતે એ શ્રીમંત શેઠ તો ઘરે નહોતા, પણ એનો નાનો દીકરો હતો. એને કહ્યું કે આ મારે વેચવું છે, આના બદલામાં તમે શું આપશો? એટલે એણે પથ્થર જોયો અને બધું તપાસ કરી અને એકદમ આશ્ચર્યમાં પડી ગયો. આ કોઈ સામાન્ય પથ્થર નથી અને આની કિંમત હું આંકી શકું એમ નથી, છતાંય હું તમને એટલું કહું કે તમારા 100 મજૂરો લાવો. કેટલા? 100 મજૂરો લાવો અને અમારા આ કોઠારો ભરેલા છે, બાપ દાદા વખતના આ કોઠારો ભરેલા છે હીરા જવેરાતના, એમાંથી સવારે 7 વાગ્યાથી લઈ અને સાંજના 7 વાગ્યા સુધી તમે હારવાનું ચાલુ કરો, જેટલું સોનું જવેરાત લઈ જવાય એટલું તમારું આ પથ્થરના બદલામાં. આ બાજુ ગામ લોકોને ખબર પડી, ગામ લોકો બધા વાત કરવા માંડ્યા કે આ સોનીના દીકરાએ એની પેઢી લૂંટાવી નાખી અને એને કાંઈ ખબર પડતી નથી અને આમ ને તેમ ને કેટલી વાતો કરવા માંડ્યા. સાંજ પડ્યો, એના પિતાજી એ નગરમાંથી આવતા હતા, ગામમાં પહોંચ્યા, ત્યાં તો કોઈએ વાત પહોંચાડી કે તમારા દીકરાએ આજ તમારી પેઢી લૂંટાવી નાખી ને એક પથ્થર મામૂલી પથ્થરના બદલામાં એટલું બધું આપી દીધું ને આમ કર્યું તેમ કર્યું. એટલે સોની મનમાં વિચારે કે મારો દીકરો ક્યારેય ભૂલ કરે નહીં. ઘરે આવ્યા, બેટાને પૂછ્યું, બેટા બોલ શું આજે તે વેપાર કર્યો? અરે પિતાજી, આ કોઈ બહુ કિંમતી પથ્થર આપણા હાથમાં આવ્યો છે, આના બદલામાં મેં આટલું આપ્યું છે. પિતાજી એકદમ ખીજાઈ ગયા. બેટા, મેં તને આવું શીખવાડ્યું છે? આપણા બાપદાદાનો આવા સંસ્કાર છે? કોઈને આપણાથી છેતરાય? આ પથ્થર એ કોઈ સામાન્ય પથ્થર નથી, આના બદલામાં તે આટલું જ આપ્યું, તારે બધું આપી દેવાની જરૂર હતી. અરે પિતાજી ભૂલ થઈ ગઈ, કાંઈ વાંધો નહીં, જો દીકરા આ પથ્થર એ કોઈ સામૂલ્ય અને મામૂલી પથ્થર નથી, આ તો ચંદ્રકાંત મણિ છે. શું? ચંદ્રકાંત મણિ છે. હમણાં પૂનમનો દિવસ આવશે, દૂધથી અભિષેક કરી અને ચંદ્રમાની સામે રાખશું, આકાશમાંથી સોનાનો વરસાદ થશે. હેલો, વિચારમાં પડી ગયા? એક મામૂલી પથ્થર જ્યારે ભરવાડના હાથમાં હતો ત્યારે એની કિંમત 10 રૂપિયાથી વધારે નહોતી. એ જ પથ્થર જ્યારે એક એને જાણતા સાચા ઝવેરીના હાથમાં આવ્યો ત્યારે એની કિંમત કેટલી થઈ? બસ આવું જ આપણા આ મનુષ્ય શરીરનું છે. જ્યાં સુધી આપણને આ મનુષ્ય શરીરની કિંમત, એમની અમૂલ્યતા, એમની દુર્લભતા, વિશિષ્ટતા જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી આપણે આ મનુષ્ય શરીરનો ઉપયોગ એ જેમ તેમ કરી શકીએ છીએ. પણ જે દિવસ આપણને આની કિંમત સમજાય, આજે જો ને ઘણા બધા માણસો જોવા મળે છે કે પોતાના મનુષ્ય શરીરનો ઉપયોગ કેમ કરતા હોય, કોઈ એને એક યંત્રવત સમજે છે, મશીનની જેમ રાત્રિ દિવસ તન તોડ મહેનત કરવા સિવાય બીજું કાંઈ નહીં, કોઈ ડસ્ટબિનની જેમ એમાં નિત નવા પ્રકારના જંક ફૂડ ને ફાસ્ટ ફૂડ ને પધરાવે, ન ખાવાની ચીજ વસ્તુઓ ખાય, કોઈ ગટરની જેમ સડેલા ફ્રૂટનો રસ દારૂ પધરાવે, કોઈ કબ્રસ્તાનની જેમ. હા, કબ્રસ્તાન. એક વખત બનાર શો એ પોતાના મિત્રો સાથે ગયેલા પાર્ટીમાં. બધા મિત્રો માંસાહારી, બધી વાનગીઓ માંસાહારમાંથી બનાવેલી હતી. એટલે બનાર શો તો પોતાની સાથે એક સરસ મજાનું બિસ્કીટનું પેકેટ લઈ ગયા હતા. એટલે છેક સુધી એણે બિસ્કીટ જ ખાધા. એટલે એક મિત્રએ કીધું કે મિત્ર, તું આ કેમ કાંઈ લેતો નથી? ત્યારે બનાર શોએ જવાબ આપ્યો કે મિત્ર, જો તું ખોટું ન લગાડે તો કહું કે મારું પેટ એ કબ્રસ્તાન નથી કે જેમાં હું આ મરેલા મરદાઓ દફનાવું. આ શું છે? મરેલા પશુઓના મરદાઓ એ આપણા શરીરમાં દફનાવાના? આજે માણસો એ માંસ ખાય, દારૂઓ પીવે, આ શરીરને કેવી કેવી રીતે ઉપયોગ કરે છે, શા માટે, એની સાચી એને કિંમત હજુ સમજાણી નથી. જો એની સાચી કિંમત સમજાય તો એનો સાચો ઉપયોગ થાય, અને જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી માણસ એ કંગાળ રહે. ભલે એના જ એ ઘરની નીચે સુંદર મજાનો ખજાનો ડાયટો હોય, પણ એને સમજાય નહીં જ્યાં સુધી એને ઓળખાણ ન થાય ત્યાં સુધી. તો શું છે આ માનવ શરીર? એ માનવ શરીરને આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. આજે ત્રણ વિભાગમાં આપણે સમજીશું. એક છે મનુષ્ય શરીરની દુર્લભતા, એટલે કે અનઓપ્ટિનિટી ઓફ હ્યુમન લાઈફ. બીજું સ્પેશિયાલિટી ઓફ હ્યુમન લાઈફ, મનુષ્ય શરીરની વિશિષ્ટતા. અને ત્રીજું કોસ્ટ ઓફ હ્યુમન લાઈફ, હ્યુમન બોડી, મનુષ્ય શરીરની કિંમત, અમૂલ્યતા. આ ત્રણ વિભાગમાં આપણે આ મનુષ્ય શરીરને અથથી ઇતિ સુધી જાણીશું. તો પહેલું છે મનુષ્ય શરીરની દુર્લભતા. દુઃખેન લભતે તે દુર્લભ, દુઃખથી અતિ કઠણાઈ પછી ખૂબ લાંબા સમય પછી જે પ્રાપ્ત થાય એને દુર્લભ કહેવાય. કેટલો લાંબો સમય? તો ભગવાન સ્વામિનારાયણ ખગોળ ભૂગોળના વચનામૃતમાં ખૂબ સરસ રીતે સમજાવે છે. જોજો, ગણતરી કરતા જવાની છે. આપણા 8 અબજ, આપણા 8 અબજ અને 64 કરોડ વર્ષ થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય. કેટલો? 8 અબજ અને 64 કરોડ વર્ષ થાય ત્યારે બ્રહ્માનો એક દિવસ થાય. હવે એવા 30 દિવસનો એક મહિનો, એવા 12 મહિનાનું એક વર્ષ, એવા 100 વર્ષ બ્રહ્માની આયુષ્ય. 100 વર્ષ એટલે આપણા 100 વર્ષની સાપેક્ષમાં તો બ્રહ્માના 100 વર્ષ એટલે આમ ગણતરીમાં જ ન આવે. એટલા એ 100 વર્ષનું એક બ્રહ્માનું આયુષ્ય ત્યારે જ્યારે પૂરું થાય ત્યારે એક પ્રાકૃત પ્રલય થાય, અને જ્યારે એવા 100 પ્રાકૃત પ્રલય થાય ત્યારે વિધિવત આ જીવને ફરી એકવાર મનુષ્ય શરીર પ્રાપ્ત થાય છે. આ મહારાજના વચનો ખગોળ ભૂગોળના વચનામૃતમાં છે. આટલું ડિફિકલ્ટ, આટલું લાંબા સમય પછી આપણને પ્રાપ્ત થતું આ મનુષ્ય શરીર છે. તમે સાયન્ટિફિક કેલ્ક્યુલેટરમાં તમે આને ગણતરી કરો ને તો લગભગ સાયન્ટિફિક કેલ્ક્યુલેટરે એ લગભગ આંકડો ન સમાવી શકે. એટલું જો કેટલું કરવાનું ખબર? 8 અબજને 64 કરોડ, એને ક્રોસ 30, એને ક્રોસ 100, 12, એને ક્રોસ 100 અને એને ક્રોસ 100. આટલું થાય, આનો જવાબ થાય ત્યારે મનુષ્ય શરીર પ્રાપ્ત થાય. આટલું દુર્લભ છે, છતાંય આપણને નથી સમજાતું. આ આંકડો સમજીને આપણને એમ થાય કે ઓહો, બસ આવું જ ઓહો એ સંતોને સત્પુરુષોને ત્યારે જ થાય કે જ્યારે આ કોઈ મનુષ્ય શરીર પામેલો જીવ એ જ્યાં ત્યાં પોતાનો સમય મનુષ્ય શરીરનો બગાડતો હોય. આજે આ જ ઘડીએ, આ જ સેકન્ડે કેટલાય એવા યુવાનો વૃદ્ધો હશે કે જે પોતાના મનુષ્ય શરીરનો ઉપયોગ એ વેડફતા હશે શરીરને. કોઈ હોટલમાં, કોઈ મિત્રો સાથે પાર્ટીમાં, કોઈ ટોકીઝમાં ફિલ્મ જોવામાં કલાકોના કલાકો કાઢી નાખે, કોઈ વોટ્સઅપમાં, કોઈ ફેસબુકમાં, કોઈ યુટ્યુબમાં એનો અભાવ આપણને કેમ નથી, એનો કિંમત કેમ નથી સમજાતી ખબર? બહુ સરસ સાયકોલોજી છે. કોઈ પણ વસ્તુ સારી હોય એની કિંમત છે એના અભાવમાં સમજાય છે, અને કોઈ પણ વસ્તુ નબળી હોય ખરાબ હોય એની કિંમત એના ભાવમાં સમજાય છે. સમજાણું? કોઈ પણ વસ્તુ સારી હોય એની કિંમત અભાવમાં સમજાય છે, અને કોઈ પણ વસ્તુ નબળી હોય એની કિંમત એના ભાવમાં સમજાય છે. કોરોના જ્યાં સુધી થયો ન હોય ને ત્યાં સુધી આમ મોટા મોટા ફૂફાડા મારતા હોય કે ભાઈ હવે અમારે કાંઈ નહીં, કોરોના બોરોના કાંઈ આડું ન આવે ને આમને તેમને. પણ જ્યારે થાય અને એની પીડા સહન કરવી પડે, એવું સાંભળ્યું હતું કે આમ છાતી ઉપર કોઈ આમ ઘણ મારતો હોય ને એવી પીડા થાય. નબળી વસ્તુ છે એનો ભાવ, એટલે કે જ્યારે એનું થાય ને ત્યારે આપણને સમજાય. બાજુવાળાના દીકરા બહુ તોફાની હોય તો આપણને એમ થાય કે આવ તોફાની જ ભાઈ કા નામને તેમને. પણ આપણા જ્યારે એવા થાય ને ત્યારે ખબર પડે કે કેમ થાય ને કેમ હેન્ડલ કરવા, ત્યારે ખબર પડે. એટલે નબળી વસ્તુ છે એ ભાવમાં સમજાય, તો એનાથી ઉલટું સારી વસ્તુ છે એ અભાવમાં સમજાય. હવે તમે જ વિચાર કરો, આપણા મોઢામાં દાંત છે 32 દાંત, બરોબર? એ 32 દાંત એની કેર, એની એને ક્યારેય જીભે ક્યારેય એનો ભાવ પૂછ્યો 32 દાંતનો? પણ જેવો 32 દાંતમાંથી એકાદ દાંત પડી જાય પછી સૌને અનુભવ હશે કે શું થાય. વારે વારે વારે ત્યાં જીભ છે ત્યાં જાય. કેમ? એકાદ દાંત પડી ગયો, એનો અભાવ થયો ને એટલે. હવે ઓક્સિજન છે, આપણે દિવસમાં કેટલી વખત યાદ કરીએ? પણ હમણાં દમનો રોગ થયો હોય, હાલો આ કોરોના જ, કોરોના થઈ ગયો હોય પછી એકદમ આમ શ્વાસ લેવામાં તકલીફ થવા મળે, પછી થાય કે વાળું આ ઓક્સિજન તો બહુ કિંમતી છે, ત્યારે આપણે ભગવાનનો આભાર માનીએ. પણ જ્યાં સુધી આમ જ્યારે એ બાજુ ઓક્સિજન છે અને આમ કોઈ તકલીફ નથી ત્યારે આપણે ઓક્સિજનને યાદય કરતા નથી. એવું જ બાપા જીવતા હોય ત્યાં સુધી એની કિંમત એક બાબાની કિંમત ગાભા જેવી જ હોય. ઘરમાં વ્યવસ્થિત બેસવા માટે એને ઓરડી ન હોય, એને ખાટલો ઢાળવાની જગ્યા ન હોય, ફરજામાં ખાટલો પહોંચાડ્યો હોય. પણ જેવા બાપા જાય પછી તો એના માટે સ્પેશિયલ પાર્ટી પ્લોટ ભાડે રાખીને કથાઓ ગોઠવે, પછી તો કેટલાયને જમાડે, ચબૂતરાઓ કરે, સ્પેશિયલ જમીન લઈને એમાં ચાઈણ નાખે. હમણાં એક ગામમાં એક બાબાઓ બધા બેઠા હતા અને એક બાબાએ વાત કરી કે એલા એ ઓલા પાસા હતા આપણા ગામના, એ થોડાક સમય પહેલાં પાસા થયા અને એના દીકરાઓ બધા કેવા ભણેલા, એ બધા દીકરાઓએ એના માટે શું નથી કર્યું, એ આખા ગામમાં એમને બધાને જમાડ્યા. એટલું જ નહીં, મણ મોઢે તો જુવાર એમણે પેલા પક્ષીઓને નાખી શેણની માટે. ત્યાં બીજા બાપા બોલ્યા કે એટલી જ જુવાર જો બાપા જીવતા હતા ત્યારે ખવડાવી હોત ને તો બાપા હજી જીવતા હોત. એટલે બાપા જીવતા હોય ત્યાં સુધી આપણને એની કિંમત ન હોય, પણ જેવા જાય પછી એના ગુણગાન ગાઈએ, આ કરીએ તે કરીએ. એટલે ભાવમાં એની કિંમત ન હોય, પણ અભાવ થાય ત્યારે સારી વસ્તુની કિંમત હંમેશા સમજાતી હોય છે. એવી રીતે આપણી પાસે આ મનુષ્ય શરીર આવી ગયું છે એટલે એની કિંમત સમજાતી નથી. પણ જેવું મનુષ્ય શરીર જાય અને આમ શ્વાસ લેવામાં તકલીફ થવા મળે અને આમ હવે બસ એમ દેખાય કે હવે જવાનું થઈ ગયું, ત્યારે સમજાય કે ઓહો આખી જિંદગી એમને ને વહી ગયો. આ મોટા મોટાના નિશાસ આપણે સાંભળીએ છીએ શા માટે? બસ અંતે સમજાય, જ્યાં સુધી હોય ત્યાં સુધી તો આમ જુવાન જ્યોત હોય ને કાંઈ ન હોય. એક વખત બાપ દીકરો બંને મેળામાં ગયેલા અને દીકરો નાનો છોકરો એ બાપાની આંગળી પકડી અને બધે ફરતો હતો ને જ્યાં જુએ ત્યાં વેન કરે કે પિતાજી પિતાજી પપ્પા પપ્પા મારે આ ઓલું આઈસ્ક્રીમ ખાવું છે, પપ્પા પપ્પા ઓલો ફુગો લઈ ગયો ને, પપ્પા પપ્પા ઓલું રમકડું, પપ્પા ઓલા મેળામાં ત્યાં બેસવું છે મારે. આવી રીતે વેન કરે. પપ્પા કે રેવા દે હમણાં નહીં હમણાં નહીં હમણાં નહીં. એમ કરતાં કરતાં આગળ ગયા ને એમાં અચાનક ત્યાં ભીડ થઈ ને ભીડમાં છોકરો છૂટો પડી ગયો અને પછી તો એકદમ રડવા માંડ્યો, પિતાજી પિતાજી મારે પપ્પા જોઈ પપ્પા જોઈ. કોઈ કોઈ સજ્જન પુરુષ એમને દયા આવી, પાસે આવીને આઈસ્ક્રીમ લઈ દીધો કે લે બેટા આઈસ્ક્રીમ ખા, હમણાં તારા પપ્પા આવી જાય. હો નહીં નહીં મારે આઈસ્ક્રીમ નથી જોતો, મારે પપ્પા જોઈએ છે. વળી ફુગો લઈ દીધો, લે બેટા ફુગો, મારે ફુગો નથી જોતો, મારે પપ્પા જોઈએ છે. જો બેટા પેલું રમકડું જોઈ છે? ના ના મારે રમકડું નથી જોતું, મારે પપ્પા જોઈએ છે. જ્યાં સુધી પપ્પાની આંગળી પકડી લેતી ત્યાં સુધી એને ઓલું આઈસ્ક્રીમ જોતું હતું, ફુગો જોતો હતો, રમકડું જોતું હતું. પણ જેવા પપ્પા છૂટા પડી ગયા પછી પપ્પા સિવાય બીજું કાંઈ નથી જોતું. એમ જ્યાં સુધી આપણને આ મનુષ્ય શરીર છે ત્યાં સુધી આપણને બીજા બધાએ બહુ કોળ જાગે, આ કરવું છે, આ કરવું, આમ કરવું છે. પણ જેવું મનુષ્ય શરીર આમાં આરે પોગે અને પછી એમ થાય કે ઓહો આ મનુષ્ય શરીરનો સાચો ઉપયોગ જે હતો એ તો રહી જ ગયો. ત્યાં સુધી બધું હાજા હાજુ હારું હોય ને ત્યાં સુધી એમ થાય કે આપણે આ ખાઈને આ ખાઈએ ને જેવી ડાયાબિટીસ થાય પછી કોઈ નહીં, મારે ગુલાબજાંબુ નથી ખાવા, અડદિયું નથી ખાવા, આ નથી ખાવું, મારે તો બસ હાજુ રહેવું છે શરીરે. પછી શરીરની સાચી કિંમત સમજાય. અભાવમાં સારી વસ્તુની કિંમત હંમેશા સમજાતી હોય છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને અર્જુન એ મહાભારતમાં પૂછે છે કે હે જનાર્દન, આ જીવને મનુષ્ય શરીર ક્યારે પ્રાપ્ત થાય તમે મને કહો ને. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ બહુ સરળ દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે. થોડુંક સમજવાનું છે અને કલ્પના કરવાની છે કેવું હશે. તો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે 400 ગાવ, 400 ગાવ એટલે આજની ભાષામાં 1200 કિલોમીટર, એક ગાવ એટલે 3 કિલોમીટર, 1200 કિલોમીટર, 1200 કિલોમીટર પહોળો, 1200 કિલોમીટર લાંબો એવો એક કુંડ તૈયાર કરવાનો અને પાછો એક ગાંવ 3 કિલોમીટર ઊંડો એવો એક કુંડ તૈયાર કરવાનો. આવા આ કુંડમાં આખે આખો પાણીથી ભરી દેવાનો. પછી એમાંથી એને સિંચવાનો. પણ કેવી રીતે સિંચવાનો? તો માથાનો એક વાળ લેવાનો, મારો નહીં તમારો વાળ લેવાનો, માથાનો વાળ લેવાનો. વાળ લઈ અને એના 4 ભાગ કરવાના. કેટલા? 4 ભાગ કરવાના. 4 ભાગ થાય પછી એમાંથી એક ભાગ લઈ અને પાણી આમ સિંચવાનું એક પછી એક. જ્યારે સિંચાઈ રહી ત્યારે આપણને મનુષ્ય દેહ પ્રાપ્ત થઈ જાય. બસ આટલું જ દુર્લભ છે, વધારે નહીં. કેટલી એની દુર્લભતા! એટલા માટે ભગવાન વેદવ્યાસજી શ્રીમદ ભાગવતમાં લખે છે કે દુર્લભમ માનુષો દેહો દેહિનામ ક્ષણ ભંગુરમ. આ વાક્ય તો આપણે ઘણી વાર સાંભળીએ છીએ પણ જ્યારે એની સાચું ઇમેજિનેશન ને કલ્પના કરીએ ને ત્યારે આપણને સમજાય કે ઓહો ખરેખર બહુ દુર્લભ એવા મનુષ્ય શરીરમાં આપણે આવીને બેઠા છીએ. હવે થોડુંક આ તો આપણે શાસ્ત્રીય રીતે વાત કરી, હવે થોડુંક આપણે મેથેમેટિક્સનો ઉપયોગ કરીએ. તમે બધા મેથેમેટિક્સ તો ભણ્યા છો ને, ધોરણ 10માં 10માં ચેપ્ટર સંભાવના આવતી, 10મું ચેપ્ટર. આપણે સંભાવના કાઢીએ, આપણને મનુષ્ય શરીર પ્રાપ્ત થાય એની સંભાવના કેટલી? તો કેટલી યોનિઓ છે? 84 લાખ. બરોબર, 84 લાખ યોનિઓ છે. એમાં થોડા થોડા વિભાગ છે કે 30 લાખ યોનિઓ વૃક્ષ વેલીની, 3 લાખ યોનિઓ આ જળચર પ્રાણીઓની, એવી રીતે વિભાગ છે. પણ આપણે 84 લાખ છે એમાંથી એક યોની આપણે મનુષ્યની ગણી લઈએ. બરોબર, તો આ 84 લાખ યોનિમાંથી એક મનુષ્યની યોની પ્રાપ્ત થવાની સંભાવના કેટલી? તો સંભાવનાના સૂત્ર પ્રમાણે આપણે જોઈએ તો 1/84 લાખ, 84 લાખ ઇન્ટુ 100. બરોબર, આટલી સંભાવના. હજુ મનુષ્ય યોનિ પ્રાપ્ત થાય એમાં પણ, હજી મનુષ્ય યોનિમાં પણ 8 પ્રકારના મનુષ્યો આવે છે. કયા કયા? તો વાંદરો એ મનુષ્ય યોનિમાં આવે, જળમુખા, ખિસકોલી, જો બ્યાથે ખાય, મનુષ્યની જેમ જ ખાય. વાંદરો બ્યાથ, મનુષ્ય જેવો વ્યવહાર કરતા હોય ને એ બધા જ એમાં આવે. રીંછ બે પગે ચાલે, બ્યાથે ખાય. એવી રીતે જળ માણસા, એકલટંગા, આવા 8 એ મનુષ્ય યોનિમાં આવે છે. એટલે 8માંથી એક આવો માનવ શરીર પ્રાપ્ત થવાની સંભાવના પણ 1:1/8. એટલે હજી પાછું એ બધાને 8 વડે ભાંગી નાખીએ તો તો કેટલું થાય? અત્યારે કેલ્સી નહીં કાઢતા, આપણે ગણતરી કરી લીધી છે. 0. ખાલી સાંભળો, 0.00000001. 8 મીંડા, 0.8 મીંડા અને પછી 1. આટલી સંભાવના, આટલી ઓછી સંભાવના આપણને મનુષ્ય શરીર પ્રાપ્ત થવાની છે આખાય આ 84 લાખ યોનિઓમાં. અને એ આપણે અત્યારે પ્રાપ્ત કરી બેઠા છીએ અને આ ગણતરી કરીએ છીએ. ચાલો હજી થોડુંક આપણે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ બહુ સરસ એક આખી આખી એક થીમથી સમજાવતા, જેમ આપણે સાયન્સમાં ભણતા ને ત્યારે એક આવતું જળચક્ર, કઈ રીતે આખે આખો વરસાદ વરસે અને બધું થાય ને, એ આવતું. પછી એક નાઇટ્રોજન ચક્ર આવતું. એવી રીતે આપણા ઉપનિષદોમાં, છાંદોગ્ય ઉપનિષદમાં જીવ ચક્ર બતાવેલું છે કે કઈ રીતે આ જીવની આખી પ્રોસેસ છે જન્મ ધારણ કરવાની. તો આજે શાસ્ત્રો અને સાયન્સ બંને સ્વીકારે છે કે આખે આખું આ સ્પેસ છે એ બધું જ જીવથી ભરેલું છે. આ બધું અત્યારે આ બધું બેઠા છીએ ને, તો આ બધું જીવથી ભરેલું છે. આમ વાત કરીએ તો કેટલાય જીવાત્માઓ આમ જતા રહી, આમ વાત કરીએ તો કેટલાય જીવાત્માઓ આમ જતા રહી, આપણે શ્વાસ લઈએ છીએ તો કેટલાય જીવાત્માઓ અંદર જતા રહી છે અને ઉચ્છવાસ સાથે કેટલાય પાછા બહાર નીકળે છે. આ બધા જ અનુદ્ભૂત અવસ્થામાં રહેલા જીવાત્માઓ એ આખે આખા બધી જગ્યાએ છે. એક જગ્યાએ એવું કહેલું છે કે આપણા અંગૂઠાના ટેરવામાં જેટલા જીવાત્માઓ છે એટલી આ વિશ્વમાં વસ્તી છે. એટલે આજે ગણતરી પ્રમાણે 8 અબજ ઉપર વસ્તી છે, તો 8 અબજ જીવાત્માઓ આ ટેરવામાં છે. આટલા જીવાત્માઓ છે એમાંથી કઈ રીતે એક જીવાત્મા મનુષ્ય શરીર પ્રાપ્ત કરે તમે જુઓ. તો આખા અવકાશમાં જીવાત્માઓ છે, એમાં વરસાદ થાય ત્યારે વરસાદની ભેળા કેટલાક જીવો જો આમાંથી થોડા થોડા કાઢતા જ જવાના છે, બધા સાઈડ આઉટ થતા જશે અને એમાંથી એક પહોંચવાનો છે. એટલે વરસાદ થાય ત્યારે વરસાદની સાથે એ જીવાત્માઓ છે એ નીચે આવે છે, જમીન ઉપર પથરાઈ જાય છે. પછી જમીનમાંથી એ વૃક્ષ વેલીઓને આધારે એ વૃક્ષોમાં ચડે છે, એમાંથી કેટલું પાણી વહીને સમુદ્રમાં ભળી જાય, કેટલું નીકળી જાય, એ બધા સાઈડ આઉટ થતા જાય, પણ વૃક્ષોમાં આવ્યા અને એમાંય તે મનુષ્ય અને પશુ ખાઈ શકે એવી વનસ્પતિઓમાં આવે અને એમાંય દૂધવાળા પ્રાણીઓ ખાધી હોય એવી વનસ્પતિઓમાં આવે તો દૂધવાળા આપણી પાસે જ આવે. અને બાકી ઘઉં, જુવાર, બાજરી એમાં આવે તો ઘઉં અને જુવારમાં ક્યાંક આવે અને આપણે એ લઈ શકીએ. તો એ જુવાર અને ઘઉંમાં આવ્યો, એમાંથી લોટ થયો, લોટમાંથી રોટલી થઈ, રોટલીમાંથી આપણા શરીરમાં ગયા. તેમાંથી આપણે કે બધી રોટલી તો ન ખાઈ જવાના હોય, બધા જ ઘઉં આખી દુનિયાના આપણે તો નથી ખાવાના, તો કેટલાક એકાદી રોટલી એમાંથી એ જીવાત્માઓ અંદર ગયા. હવે એમાં પણ શરીરમાં 8 પ્રકારના સપ્તધાતુઓ છે, સપ્તધાતુઓ. તો એ ભોજનમાંથી 7 ધાતુઓ થાય તો પેલા લોહી બને, મેદ, માંસ, મજ્જા આ બધું બનતું જાય એક પછી એક, એક પછી એક, એમ જીવાત્માઓ સાઈડ આઉટ થતા જાય અને છેલ્લે એક સાર રૂપે શરીરમાંથી વીર્ય તૈયાર થાય. એ વીર્ય એ પુરુષ દ્વારા સ્ત્રીના ગર્ભમાં થાય, દાખલ થાય. એમાંથી એવું સાયન્સ આજે સંશોધન પ્રમાણે કહે છે કે 300 મિલિયન સ્પર્મ્સ, એટલે કે આપણે જીવાત્મા ગણી શકીએ શુક્રકણો, એ એક સાથે એ જીવ એટલે કે જન્મ ધારણ કરવા માટે ગતિ કરે છે, આગળ વધે છે. એમ કરતાં કરતાં અંદર આખી પ્રોસેસ છે એ બધી અહીંયા વર્ણન કરવાનો સમય નથી. એ પ્રોસેસ થઈ અને છેલ્લે એક જીવાત્મા, ખાલી એક સ્પર્મ એ મનુષ્ય પેલા શુક્રકોષને સામે અંડકોષ સાથે સંયોગ થાય છે અને એમાંથી ગર્ભમાં એ બાળક જન્મવાની પ્રક્રિયા થાય છે, મનુષ્ય શરીર થાય છે. વિચાર કરો, અનંત જીવાત્માઓ આકાશમાં હતા, એમાંથી બધામાંથી સાઈડ આઉટ થતા થતા થતા થતા એક. હવે લાગે છે અતિ દુર્લભ, એટલા બધામાંથી એક એ થયો તો આપણે પણ એ અનંત જીવાત્માઓમાંથી એક એવા હશું કે જેને આ જીવ, આ મનુષ્ય શરીર પ્રાપ્ત થયું. આટલો દુર્લભ આ મનુષ્ય દેહ, મનુષ્ય શરીર છે અને જે આપણને પ્રાપ્ત થયું છે. આજે આવા દુર્લભ મનુષ્ય શરીરમાં આપણે બેઠા છીએ એટલા માટે જ આપણા શાસ્ત્રો કહે કે જંતુનામ નર જન્મમ દુર્લભમ. જંતુનામ એટલે કે સમગ્ર જીવોમાં નર જન્મ છે એ અત્યંત દુર્લભ છે. આ આપણે શાસ્ત્રીય અને થોડીક સૈદ્ધાંતિક રીતે ગાણિતિક રીતે જોયું કે મનુષ્ય શરીર કેટલું દુર્લભ છે. હવે આપણે જવું છે એની વિશિષ્ટતા તરફ, પણ એ પહેલાં આપણે થોડુંક સમજીએ. બીજો એક સિદ્ધાંત એવો છે કે જે વસ્તુની પ્રાપ્તિ દુર્લભ હોય એ વસ્તુ કાંઈ જેવી તેવી ન હોય. કેમ લાગે છે? જે વસ્તુ દુર્લભ હોય એ વસ્તુ કાંઈ જેવી તેવી હોય ન હોય. સોનું આજે દુર્લભ છે તો જનરલ કિરાણા સ્ટોરમાં સોનું ન મળે. હીરાઓ કાંઈ જોખીને ન આપવાના હોય, કારણ કે કિંમતી વસ્તુ છે એ આપણને એમને પ્રાપ્ત ન થાય. જે દુર્લભ હોય એ વસ્તુ હંમેશા કંઈક વિશિષ્ટ હોવી જોઈએ અને સહેલાઈથી પ્રાપ્ત ન થાય. આજે લગ્ન કરવા માટે જોઈએ એટલા પાત્ર મળે, પણ આપણને જોઈ એવું પાત્ર ગોતવું એના માટે 17 ઠેકાણા ફરવા પડે, એમને ન મળી જાય. એક જણો બે મિત્રો વાતો કરતા હતા અને એક જણો કહે કે ધારો કે તને એવા પત્ની મળે કે જે ખૂબ જ સારા હોય, ગુણિયલ હોય, તમે કહો તેમ કરતા હોય, તમારી ભાવનાઓને સમજતા હોય, તમે ઓફિસે ગયા હોય તો ઘર સાચવી લે, તમને ભજન કરવા માટે જવા દે, ભજન ભક્તિમાં જવા દે, ટોકીઝનો બહુ આગ્રહ ન રાખે, હોટલમાં બહુ જમવાના શોખીન ન હોય, આવા આવા ગુણિયલ પત્ની તમે મળે તો તમે શું જ માનો એને? પેલો કે આને તો હું ઘોર નિંદ્રામાં આવેલું સ્વપ્ન સિવાય બીજું કાંઈ ન માનું. એટલે એવી જ રીતે મિત્રોનું છે, મિસ કોલિયા મળે પણ રિસીવ કોલિયા બહુ ઓછા મળે. મિસ કોલ કરી દે, મિત્ર એસા શોધીએ, ઢાલ સરીખા હોય. હવે ઢાલ સરીખા મિત્રો મળવા એ આજે દુર્લભ છે, ફેસબુક ઉપર મળી જાય, પણ જ્યારે ખરી જરૂર હોય ત્યારે મિત્રો. એવી જ રીતે સાધુઓનું છે. ગુરુ મહારાજ કહે છે ને કે ભગવાધારી તો ઘણા મળે, પણ ભગવાનધારી મળવા એ ઘણા દુર્લભ છે, કારણ કે એ બધા વિશિષ્ટ છે, એમાં કંઈક વિશેષતાઓ છે, એ કોઈ સામાન્ય નથી, જનરલ નથી. તો જે વસ્તુ દુર્લભ હોય એ વસ્તુ એ કંઈક વિશિષ્ટ પણ હોય. તો આ મનુષ્ય શરીર આટલું દુર્લભ આપણા શાસ્ત્રોએ બતાવ્યું છે, કેટલી ગણતરીઓ કરાવી છે, તો એટલું દુર્લભ મનુષ્ય શરીર એ કંઈક વિશિષ્ટ તો હોવું જ જોઈએ. તો એ શું વિશિષ્ટતા છે એ આપણે આજે સમય પૂરો થાય છે, આવતી કથામાં એનું શ્રવણ કરીશું. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે મહારાજ, આવું દુર્લભ મનુષ્ય શરીર અમે પ્રાપ્ત કર્યું છે, એની દુર્લભતા સમજાય અને એમને સાર્થક કરવા માટે, સાચો ઉપયોગ કરવા માટે અમે પ્રયત્નશીલ બનીએ એવી મહારાજ અમને શક્તિ ભક્તિ આપજો. સહજાનંદ સ્વામી મહારાજની જય. સબસ્ક્રાઇબ કીજે રાજકોટ ગુરુકુલ ચેનલ કો ઓર બેલ આઇકન કો દબાએ લેટેસ્ટ વિડિયો સબસે પહેલે દેખને કે લિયે.